श्रीमद देवी भागवत स्कंद छठो अध्याय 28-29। नारद मुनि ने माया व स्त्री रूपनी प्राप्ति, राजा ताल ध्वज साथे लग्न, अनेक पुत्र पोत्रोनो जन्म, बधानु मृत्यु ने शोक, भगवत कृपा थी नारद जी ने पुनः स्वरूप प्राप्ति। नारद जी कहे छे, मुनिवर हूँ आ पावन कथा नो प्रसंग कही रही छु, ध्यान थी सांभळो। खरेखर मायाना अति गूढ़ रहस्य ने योग वेता मुनियो पण जाणवामां असमर्थ छे। ब्रह्मा थी मांडी स्तंभ सुधीना सर्व स्थावर जंगम जगत माया ने आधीन छे, कारण के ते अजेय अने जाणी न सकाय तेवी छे। एक वार अद्भुत कर्मो करनार भगवान विष्णुना दर्शननी मने इच्छा थई, તેથી હું સ્વર્ગથી નીકળ્યો। હું વીણા વાદ્ય કરતો કરતો મનોહર શ્વેત દ્વીપમાં જઈ રહ્યો હતો। સામ વગેરે સાત સ્વરો સાથે હું સંગીત ગાઈ રહ્યો હતો। શ્વેત દ્વીપમાં પહોંચ્યા પછી મને દેવાધિદેવ ભગવાન વિષ્ણુના દર્શન થયા। તેઓએ તેમના શ્રીહસ્તમાં ચક્ર ગદા ધારણ કર્યા હતા। કૌસ્તુભ મણી તેમના વૃક્ષસ્થળની શોભા વધારી રહ્યું હતું। મેઘ જેવા શ્યામ વર્ણવાળા શ્રીહરિ ચાર ભુજાઓથી શોભી રહ્યા હતા। તેમણે પીતાંબર પહેર્યું હતું, મુગુટ અને બાજુ બંધથી શોભતા લક્ષ્મીજી સાથે વિરાજી રહ્યા હતા। સંપૂર્ણ શુભ લક્ષણોથી સંપન્ન તથા અલંકારોથી યુક્ત ભગવતી લક્ષ્મીજી મને જોઈને ત્યાંથી ખસી ગયા। લક્ષ્મીજીને ભવનમાં ગયેલા જોઈને મેં વનમાળા ધારણ કરવાવાળા જગત પ્રભુ ભગવાન વિષ્ણુને પૂછ્યું, દેવોના શત્રુઓને સંહાર કરવાવાળા ભગવાન, મને આવતો જોઈને ભગવતી લક્ષ્મીજી આપની પાસેથી કેમ ચાલ્યા ગયા? જગતગુરુ, હું એવો કોઈ નીચ કે દુતારો નથી જનાર્દન, હું એક તપસ્વી છું, મારી ઇન્દ્રિયો મારા વશમાં છે, મેં ક્રોધ પર પણ કાબુ મેળવી લીધો છે, માયાનો કોઈ પ્રભાવ પણ મને વશ કરી શકતો નથી। નારદજી કહે છે, મેં ભગવાન વિષ્ણુને ઉપર પ્રમાણે જે કંઈ કહ્યું તેમાં અહંકાર ભરેલો હતો। મારી આ અભિમાનયુક્ત વાત સાંભળીને ભગવાનને હસવું આવ્યું। તેમણે મધુર શબ્દોમાં મને કહ્યું, ભગવાન વિષ્ણુએ કહ્યું, નારદ, નીતિ એમ કહે છે કે કોઈ પણ સ્ત્રીએ પતિ વિના બીજા પુરુષ પાસે ક્યારેય ક્યાંય બેસવું નહીં। હે વિદ્વાન, જે લોકો પવનને વશ કરી ચૂક્યા છે, જેમણે સાંખ્ય શાસ્ત્રનો ઊંડો અભ્યાસ કર્યો છે, જે ભોજન પાણીનો ત્યાગ કરીને તપસ્યામાં લાગ્યા રહે છે, તથા ઇન્દ્રિયો હંમેશા જેમના વશમાં હોય છે, તેમના માટે પણ માયા અત્યંત અજેય છે। સંગીતના વિશેષજ્ઞ મુનિવર, આપે હમણાં જે કહ્યું કે હું માયા પર વિજય પ્રાપ્ત કરી ચૂક્યો છું, તાવી વાત ક્યારેય કોઈની આગળ કહેવી જોઈએ નહીં। સનકાદિ મુનિઓ પણ માયાને જીતી શકવા સમર્થ નથી, ત્યારે તમારી કે બીજા કોઈ દેવતાઓની શી વિષાદ? દેવતાઓ મનુષ્યો અથવા પશુઓનું શરીર ધારણ કરવાવાળા અજન્મ એવી માયાને કઈ રીતે જીતી શકે? વેદ વેતાઓ, યોગીઓ, સર્વજ્ઞ અને જીતેન્દ્રિય, સત્વ, રજ કે તમોગુણવાળા કોઈ પણ પુરુષ માટે માયા પર વિજય પ્રાપ્ત કરવો સંભવ નથી। કામ પણ માયાનું જ રૂપ છે, તેનું કોઈ ભિન્ન અસ્તિત્વ નથી। અપ્રગટ રહીને તે વિદ્વાન મૂર્ખ અથવા મધ્યમ કક્ષાના બધા પ્રાણીઓને પોતાના વશમાં રાખે છે। ક્યારેક તો તે કામ ધર્માત્મા પુરુષના મનમાં પણ શોભ અને વ્યાકુળતા ઉત્પન્ન કરે છે। તેથી સ્વભાવ અને કર્મથી પણ તેનું વર્તન જાણવું મુશ્કેલ છે। આવો કામ તે માયાનું જ રૂપ છે। નારદજી કહે છે, આ પ્રમાણે કહીને ભગવાન વિષ્ણુ બોલતા બંધ થઈ ગયા। પરંતુ મારું મન શંકાઓથી ભરાઈ ગયું હોય તે જગતગુરુ શ્રી હરિને મેં પૂછ્યું, રમાપતિ, માયાનું રૂપ કેવું છે? તેની આકૃતિ કેવી છે? તેમાં કેટલી શક્તિ છે? તે ક્યાં રહે છે અને તે કોના આધારે રહે છે તે મને કહો, જગત ને ધારણ કરવા વાળા લક્ષ્મીપતિ ભગવાન, તે માયાને જોવાની અને જાણવાની મારી તીવ્ર ઈચ્છા છે. આપ તે માયાને તરત દેખાડી સમજાવીને મારા મનનું સમાધાન કરવાની કૃપા કરો. ભગવાન વિષ્ણુ બોલ્યા, સમસ્ત જગતને ધારણ કરવાની શક્તિ ધરાવનારી તે માયા ત્રિગુણાત્મિકા, સર્વને જાણવા વાળી, સર્વને માન્ય, જીતાવી અશક્ય અને અનેક રૂપથી સર્વ જગતમાં વ્યાપી રહી છે. નારદ, તેને જોવાની ઈચ્છા હોય તો તમે હમણાં આજે ગરુડ ઉપર બેસી જાઓ, આપણે બંને બીજા લોકમાં જઈએ. બ્રહ્મપુત્ર નારદજી, જેમણે મને જીત્યું નથી તેમના માટે જીતવી મુશ્કેલ એવી તે માયાનું માયાના હું તમને ત્યાં દર્શન કરાવીશ. જેમણે મનને જીત્યું નથી તેમના માટે જીતવી મુશ્કેલ એવી તે માયાના હું તમને ત્યાં દર્શન કરાવીશ. તેને જોયા પછી તમે મનમાં ખેદ ન કરશો. આ પ્રમાણે દેવાધિદેવ ભગવાન વિષ્ણુએ મને કહીને ગરુડને યાદ કર્યો. સ્મરણ કરતા જ ગરુડ ત્યાં આવી ગયો. ગરુડ આવતા જ ભગવાન વિષ્ણુ તેના પર બેઠા અને મને પણ પાછળ બેસાડ્યો. પવન વેગે ગરુડ વૈકુંઠથી ચાલ્યો. ભગવાન શ્રી હરિ જ્યાં ત્યાં ઈચ્છતા હોય, ભગવાન હરિ જ્યાં જવા ઈચ્છતા હોય તેનો સંકેત આપતા ગરુડ ત્યાં પહોંચી જતો હતો. રસ્તામાં અનેક જંગલો, દિવ્ય સરોવરો, નદીઓ, ગામ, નગર, પર્વત, ગાયોના વાડાઓ, મુનિઓના મનોહર આશ્રમો, સુંદર વાવો, નાના મોટા તળાવો, કમળથી શોભતા વિપુલ જળાશ જળવાળા ધરાઓ, હરણાઓ અને ભૂંડોના ટોળાઓને જોતા જોતા અમે બંને કાન્યકુંજ એટલે કનોજ નગર પાસે પહોંચ્યા. ત્યાં એક દિવ્ય સરોવર હતું. તેમાં સુંદર કમળો શોભી રહ્યા હતા. હંસ, બતક અને ચક્રવાક પક્ષીઓથી તે અતિ સુંદર લાગતું હતું. ભમરાઓના ટોળાથી તે ગાજતું હતું. તે જોઈને ભગવાન શ્રી હરિએ મને કહ્યું. શ્રી ભગવાન બોલ્યા, નારદ, સારસ પક્ષીઓના અવાજથી ગાજતું આ વિશાળ સરોવર જુઓ. તેમાં ચારે બાજુ કમળો ખીલી રહ્યા છે. આ સરોવર નિર્મળ જળથી ભરેલું છે. તેમાં સ્નાન કર્યા પછી આપણે આ નગરમાં જઈશું, એમ કહી શ્રી હરિએ હસીને સરોવરના વારંવાર વખાણ કરતા મારી તર્જની અંગૂઠા પાસેની આંગળી પકડીને તેના કિનારે લઈ ગયા. સરોવરના કિનારા પર ઘટાદાર મનોહર વૃક્ષોની છાયા હતી. અમે થોડો સમય ત્યાં વિશ્રામ કર્યો. ત્યાર પછી ભગવાને મને કહ્યું, મુનિ, પહેલા તમે આ સ્વચ્છ જળમાં સ્નાન કરો. સાધુ પુરુષોના મન જેવું આ સરોવરનું જળ સ્વચ્છ છે. તેની વિશેષતા એ છે કે કમળોના પરાગથી તે અત્યંત સુવાસિત થઈ ગયું છે. આ પ્રમાણે કહીને ભગવાને મારી પાસેથી વીણા અને મૃગચર્મ લઈ લીધું. સ્નાન કરવાની વાત મને ગમી ગઈ. સ્નાન કરવા હું કિનારા પર ગયો. હાથ પગ ધોઈ શિખા બાંધી હાથમાં દર્ભ લીધા અને આચમન કરીને હું તે પવિત્ર જળમાં સ્નાન કરવા લાગ્યો. ભગવાન શ્રી હરિ સામે બેઠા હતા. તે જળમાં જ્યારે મેં ડૂબકી મારી કે તરત મારી આકૃતિ સુંદર સ્ત્રીના રૂપમાં પરિવર્તિત થઈ ગઈ. તે જ વખતે ભગવાન મારી વીણા અને મૃગચર્મ લઈને આકાશ માર્ગે પોતાના નિજધામમાં પધારી ગયા. ત્યાર પછી સુંદર આભૂષણોથી સજાયેલો હું ત્યાં સ્ત્રીના રૂપમાં સમય વ્યતીત કરવા લાગ્યો. તે ક્ષણે મારી પૂર્વ શરીરની સ્મૃતિ પણ ચાલી ગઈ. જગત પ્રભુ ભગવાન વિષ્ણુની યાદ પણ મને રહી નહીં. મનમાં અપાર અજ્ઞાન છવાઈ ગયું. અત્યંત આકર્ષક સ્ત્રી શરીરને પ્રાપ્ત કરીને હું તે સરોવરમાંથી બહાર નીકળ્યો. કમળોથી આચ્છાદિત તે શુદ્ધ જળવાળા સરોવર પર મારી નજર ફરવા લાગી. સ્ત્રી રૂપમાં પરિવર્તિત થઈને હું વિચાર કરી રહ્યો હતો ત્યાં એકાએક રાજા તાલધ્વજ મારી સામે આવ્યા. તેમની સાથે અનેક હાથી, ઘોડા અને રથ હતા. તેઓ રથ પર બેઠા હતા. તેઓ યુવાન હતા. તેમણે આભૂષણો પહેર્યા હતા. તેઓ દેખાવમાં કામદેવ જેવા સુંદર હતા. સ્વરૂપવાન સ્ત્રીની આકૃતિમાં હું ત્યાં ઊભો હતો. ચંદ્રમા જેવું મારું મુખ હતું. મને જોઈને રાજા તાલધ્વજને અપાર આશ્ચર્ય થયું. તેમણે મને પૂછ્યું, કલ્યાણી તું કોણ છે? તું ક્યાં દેવતાની પુત્રી છે? મનુષ્ય, ગંધર્વ કે નાગ, કોને તારા પિતા થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે? રૂપ અને યુવાનીથી શોભતી તું અબળા અહીં એકલી કેમ ફરી રહી છે? સુંદર આંખો વાળી, તારા લગ્ન થઈ ગયા છે કે હજી તું કન્યા છે? સાચી વાત જણાવો. હે સુંદર વાળના છેડા વાળી, હે સુંદર કેળ વાળી, તું આ તળાવમાં શું જોઈ રહી છે? કામદેવને મોહિત કરનારી કોયલ જેવા અવાજ વાળી પ્રિયા, તારો શું વિચાર છે તે જણાવો. હે હંસના જેવા નેત્રો વાળી, હે પાતળા પેટ વાળી, જો તું કન્યા છે તો મને શ્રેષ્ઠ પતિને પ્રાપ્ત કરીને મારા સહયોગથી મન વાંછિત ભોગ ભોગવી શકે છે, તેમાં કોઈ શંકા નથી. નારદજી કહે છે, આ પ્રમાણે તાલધ્વજ રાજાએ પૂછ્યું ત્યારે મેં બધી રીતે વિચાર કરીને તેમને કહ્યું, રાજન, હું ખરેખર જાણતી નથી કે હું કોની પુત્રી છું. મારા માતા પિતા કોણ છે અને ક્યાં છે? મને આ તળાવ ઉપર કોણ લાવ્યું છે તેની પણ મને કોઈ ખબર નથી. રાજેન્દ્ર, હું શું કરું? ક્યાં જાઉં અને કઈ રીતે સુખની ઘડી પ્રાપ્ત થશે? હું બિલકુલ નિરાધાર છું. આ પ્રકારની અનેક ચિંતાઓથી હું ઘેરાઈ ગઈ છું. રાજન, દેવની ગતિ સર્વોપરિ છે. અહીં મારો કોઈ પુરુષાર્થ કામ આવે તેમ નથી. રાજન, આપ ધર્માત્મા પુરુષ છો, આપની ઈચ્છા હોય તેમ કરો. હું આપને આધીન છું, બીજું કોઈ મારું રક્ષક નથી, મારા કોઈ પિતા માતા નથી, ભાઈ ભાંડું નથી અને મારે રહેવાનું કોઈ સ્થાન નથી. આ પ્રમાણે મારા જણાવ્યા પછી રાજાએ એકવાર મારા વિશાળ નેત્રો પર નજર નાખી અને પછી તેમના સેવકોને કહ્યું, તમે રેશમી વસ્ત્રથી ઢાંકેલી કોમળ બિછાનાવાળી અને મોતીની માળાથી શણગારેલી એક સોનાની સુંદર પાલખી લઈ આવો. તેને સારી રીતે ઉંચકનારા ચાર માણસો પણ સાથે લઈ આવો. પાલખી પર આ સ્ત્રી સારી રીતે બેસી શકે તેવી લાંબી પહોળી હોવી જોઈએ. રાજા તાલધ્વજની વાત સાંભળીને સેવકો તરત જ વસ્ત્રથી ઢાંકેલી દિવ્ય પાલખી મારા માટે લઈ આવ્યા. રાજાનું પ્રિય કરવાની ઈચ્છાથી હું તે પાલખીમાં બેઠી. રાજા મને પાલખીમાં બેસાડી આનંદપૂર્વક તેમના ઘેર લઈ આવ્યા. શુભ મુહૂર્ત જોઈને વિધિ પ્રમાણે અગ્નિની સાક્ષીમાં રાજાએ મારી સાથે લગ્ન કર્યા. નારદ કહે છે, તે વખતે હું અત્યંત સ્વરૂપવાન સ્ત્રીના રૂપમાં હતો. રાજાએ મારું સૌભાગ્ય સુંદરી નામ રાખ્યું. મારી સાથે ભોગ વિલાસ કરતા તે રાજાને અપાર સુખ પ્રાપ્ત થયું. કામશાસ્ત્ર પ્રમાણે અનેક પ્રકારના ભોગો અમને સુલભ બન્યા. રાજ્યનો કારભાર છોડીને પૂરો સમય રાજા મારી સાથે ક્રીડા કરવામાં જ વ્યસ્ત રહેતા હતા. કામકળામાં અત્યંત આસક્ત થયેલા રાજાને સમયનું જ્ઞાન ન રહ્યું. અનેક બગીચાઓ, સુંદર વાવો, સુંદર ભવનો અને ઉત્તમ પર્વતો પરના જળાશયો અમારા વિહાર સ્થાન બન્યા. વ્યાસજી, તે વખતે રાજા તાલધ્વજ પર મને અપાર પ્રેમ થઈ ગયો હતો. કામ ક્રીડામાં મારી બધી જ વિવેક બુદ્ધિ નષ્ટ થઈ ગઈ હતી. પહેલા મારું શરીર પુરુષનું હતું તથા મુનિકુળમાં હું ઉત્પન્ન થયો હતો. એ વાત મને બિલકુલ યાદ ન રહી. આ મારા પતિદેવ છે, હું તેમની પત્ની છું. અનેક સ્ત્રીઓ કરતા હું તેમને વધારે પ્રિય છું. હું તેમની પટરાણી છું. હું સતી સાધ્વી છું અને અનેક પ્રકારના વિલાસોને જાણું છું. મારું જીવન સફળ છે. આ પ્રમાણે રાત દિવસ વિચારતો હું તે રાજાના પ્રેમ પાશમાં બંધાઈ ગયો હતો અને સુખ ભોગવવાનો જ મારો સ્વભાવ બની ગયો હતો. રાજા તાલધ્વજની પાસે રહેવા તણે પ્રબળ આસક્તિ થઈ જવાથી બ્રહ્મ વિષયક સનાતન જ્ઞાન અને ધર્મશાસ્ત્રના રહસ્યને હું બિલકુલ ભૂલી ગયો હતો. મુનિરાજ, આ પ્રમાણે કામ ક્રીડામાં આસક્ત થઈને એક ક્ષણની જેમ 12 વર્ષ વ્યતીત થઈ ગયા. મને ગર્ભ રહેવાથી રાજા તાલધ્વજને ખૂબ હર્ષ થયો. તેમણે વિધિપૂર્વક ગર્ભ સંસ્કાર કરાવ્યા. ગર્ભના સમયે મારી સિંહ ઈચ્છા છે તે બાબતમાં રાજા પ્રેમપૂર્વક વારંવાર મને પૂછ્યા કરતા હતા, પરંતુ લજ્જાને કારણે હું કંઈ કહી શકતો ન હતો. 10 મહિના પૂરા થવાથી મેં પુત્રને જન્મ આપ્યો. પુત્ર જન્મ વખતે બધા જ ગ્રહો દિવસ નક્ષત્ર લગ્ન બંધુ શુભ હતું. રાજભવનમાં પુત્ર જન્મ નિમિત્તે મોટા ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું. પુત્ર જન્મથી રાજાના મનમાં અપાર હર્ષ થયો. સૂતક સમાપ્ત થયા પછી રાજાએ પુત્રનું મુખ જોયું ત્યારે તો તેમના આનંદની સીમા ન રહી. હે પરમ તપસ્વી વ્યાસજી, આ પ્રમાણે હું રાજા તાલધ્વજની પ્રિય પત્ની બની ગયો. 2 વર્ષ પછી મને ફરી ગર્ભ રહ્યો અને સમયાનુસાર સર્વ લક્ષણયુક્ત બીજા પુત્રને મેં જન્મ આપ્યો. બ્રાહ્મણોની આજ્ઞાથી રાજાએ મોટા પુત્રનું નામ વીરવર્મા અને નાના પુત્રનું નામ સુધન્વા રાખ્યું. આ પ્રમાણે રાજાના સંપર્કમાં રહીને મેં 12 પુત્રોને જન્મ આપ્યો. તે સમયે મોહવશ તે બાળકોના લાલન પાલનમાં જ હું પરોવાયેલો રહ્યો. ત્યાર પછી મારાથી બીજા 8 પુત્રો ઉત્પન્ન થયા અને પછી તો એકમાત્ર પૂર્ણ સુખનું સાધન મારું ગૃહસ્થ જીવન બની ગયું. રાજાએ યથાસમય પુત્રોના વિવાહ કર્યા. ઘરમાં વહુ આવી. પુત્રો અને વહુઓ સાથે મોટો પરિવાર થયો. પછી પુત્રોને ત્યાં પણ પુત્ર થયા. રમવા કૂદવા અને નાના પ્રકારના ભોગો ભોગવવામાં મારો સમય વ્યતીત થવા લાગ્યો. દિન પ્રતિદિન મોહમાં વધારો થઈ રહ્યો હતો. ક્યારેક સુખ અને સંપત્તિ દેખાતા અને ક્યારેક છોકરાઓ બીમાર પડતા અને તેમને કષ્ટ થતું ત્યારે હું અશાંત બની જતો. ક્યારેક પુત્રો અને વહુઓમાં ભયંકર ઝઘડો થતો ત્યારે પણ હું અત્યંત દુઃખી થતો હતો. મુનિવર, સંકલ્પમાંથી ઉત્પન્ન થયેલી સુખ દુઃખની ચિંતા બિલકુલ વ્યર્થ છે અને પરિણામો કષ્ટપ્રદ છે. છતાં પણ હું તેમાં ડૂબેલો રહેતો હતો. પૂર્વ શરીરની સ્મૃતિ અને શાસ્ત્રોનું જ્ઞાન નષ્ટ થઈ ગયું હતું. સ્ત્રી બનીને ઘરના કાર્યમાં હું હંમેશા વ્યસ્ત રહેતો હતો. મોહને વધારનારા અહંકારની પણ સીમા ન રહી. હું વિચારતો હતો આ મારા પરાક્રમી પુત્રો છે અને આ મારી સારા કુળમાં ઉત્પન્ન થયેલી વહુઓ છે. આ મારા પોત્રો સુંદર વસ્ત્રો પહેરીને ઘરમાં રમી રહ્યા છે. અરે, જગતમાં જેટલી સ્ત્રીઓ છે તે બધામાં હું ખૂબ જ ભાગ્યશાળી છું. હું નારદ છું. ભગવાનની માયાએ મારી બુદ્ધિ હરી લીધી છે. આવો વિચાર મારા મનમાં ક્યારેય આવતો ન હતો. વ્યાસજી, માયાથી મોહિત થવાને લીધે મને એવું જ લાગ્યા કરતું હતું કે હું શ્રેષ્ઠ આચરણવાળી એક પતિવ્રતા રાણી છું. હું ઘણા પુત્રોની માતા છું અને સંસારમાં મારું જીવન ધન્ય છે. હે માન આપનારા વ્યાસજી, ત્યાર પછી કોઈ દૂર દેશના એક પ્રસિદ્ધ રાજા મારા પતિ સાથે શત્રુતા કરીને અમારા નગર પર ચડી આવ્યો. તેણે હાથીઓ અને રથોથી તેની સેનાને સજાવી હતી. તેનો યુદ્ધ કરવાનો ઈરાદો હતો. તેણે પોતાના સૈન્ય દ્વારા અમારું નગર ઘેરી લીધું. ત્યારે મારા પુત્રો અને પોત્રો પણ યુદ્ધ કરવા બહાર નીકળ્યા અને ભયંકર યુદ્ધ થયું. પરંતુ કાળના પ્રભાવથી મારા બધા પુત્રોને શત્રુએ યુદ્ધમાં મારી નાખ્યા. રાજા હતોત્સાહ થઈને યુદ્ધભૂમિ છોડીને ઘેર પાછા આવ્યા. મેં સાંભળ્યું કે આ ભયંકર યુદ્ધમાં મારા બધા જ પુત્રો અને પોત્રો મરાઈ ગયા. શત્રુ રાજા ખૂબ બળવાન હતો. ત્યારે મારી આંખોમાંથી આંસુઓની શસ્ત્ર ધારાઓ વહેવા લાગી. નારદ કહે છે, હું યુદ્ધભૂમિમાં ગયો ત્યાં જમીન પર પડેલા મારા પુત્રો અને પોત્રોના મૃતદેહો જોઈને મારા દુઃખની સીમા ન રહી. હે આયુષ્યમાન, શોકના સમુદ્રમાં ડૂબીને હું હૈયા ફાટ રડવા લાગ્યો. હા પુત્રો, તમે ક્યાં ચાલ્યા ગયા? આ દૃશ્ય રાજાએ મારી ક્રૂર હત્યા કરી નાખી. હાય, દેવ અતિ બળવાન અને ક્રૂર છે, તેને કોઈ ટાળી શકતું નથી. આ પ્રમાણે વિલાપ કરી રહ્યો હતો ત્યારે ભગવાન વિષ્ણુ એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં પધાર્યા. જોવામાં તેઓ બહુ જ સુંદર લાગતા હતા. હે વેદોને જાણનાર વ્યાસજી, તે પ્રભુનો વિગ્રહ સુંદર વસ્ત્રોથી શોભતો હતો. તેઓ મારી સામે આવ્યા. હું અત્યંત દુઃખી થઈને રડી રહ્યો હતો. તે મને કહેવા લાગ્યા. બ્રાહ્મણ રૂપી ભગવાને કહ્યું, કોયલના જેવું મધુર બોલનાર સુંદરી, તું શા માટે રડે છે? આ એક ભ્રમ માત્ર છે. પતિ પુત્રાદી વાળા ઘરમાં મોહવશ આવી સ્થિતિ આવી જાય છે. તું તારા પોતાના આત્માનો તો વિચાર કર. સમજ તો ખરી કે તું કોણ છે, આ પુત્ર કોના છે અને આ છે કોણ? સુંદર નેત્રો વાળી ઊભી થા અને રડવાનું બંધ કરી સ્વસ્થ થઈ જા. કામીની મર્યાદાની રક્ષા માટે સ્નાન કરી પરલોકવાસી પુત્રોને તિલાંજલિ આપવી જોઈએ. ધર્મશાસ્ત્રનો નિર્ણય છે કે મૃત સ્વજનો માટે તીર્થમાં સ્નાન કરીને તર્પણ કરવું. આ કાર્ય ઘેર થઈ શકતું નથી. નારદજી કહે છે, વૃદ્ધ બ્રાહ્મણના રૂપમાં પધારેલા ભગવાન વિષ્ણુએ આ પ્રમાણે કહીને મને સમજાવ્યો. ત્યારે હું રાજાને અને બંધુઓને સાથે લઈને તીર્થમાં જવા માટે નીકળ્યો. વિપ્રવેશધારી ભૂત ભાવન ભગવાન આગળ ચાલતા હતા. ત્યાર પછી હું તરત જ પરમ પવિત્ર તીર્થ તરફ આગળ વધ્યો. બ્રાહ્મણ રૂપી ભગવાન વિષ્ણુ કૃપા કરીને મને પુન તીર્થમાં લઈ ગયા. ત્યાં એક પવિત્ર સરોવર હતું. ભગવાન શ્રીહરિએ મને કહ્યું, ગજગામિની, કાર્ય કરવાનો સમય થઈ ગયો છે. તું આ પવિત્ર તીર્થમાં સ્નાન કરીને પુત્રોના મરણરૂપી નિરર્થક શોકથી મુક્ત થઈ જા. જન્મ જન્માંતરમાં તમારા કરોડો પુત્ર પિતા પતિ ભાઈ અને જમાઈ મરી ચૂક્યા છે. તેમાં તું કોનો શોક કરે છે? આ બધો મરણો ભ્રમ છે. સ્વપ્ન જેવું વ્યર્થ ચિંતન પ્રાણીઓ માટે માત્ર દુઃખ જ આપનાર છે. નારદજી કહે છે, ભગવાન વિષ્ણુના મુખેથી નીકળેલા વચનોને સાંભળીને તેમની પ્રેરણાથી મેં પુરુષ સંગનક તીર્થમાં સ્નાન કરવા માટે પ્રવેશ કર્યો. તે તીર્થમાં ડૂબકી મારતા જ હું તરત પુરુષ થઈ ગયો. ભગવાન વિષ્ણુ મારી વીણા લઈને કિનારા પર બિરાજમાન હતા. હે વ્યાસજી, સ્નાન કર્યા પછી મને કમળ લોચન ભગવાન વિષ્ણુના સાક્ષાત દર્શન થયા અને પછી મારા મનની વિસ્મૃતિ દૂર થઈ ગઈ. હું વિચારવા લાગ્યો, ભગવાનની સાથે હું નારદ અહીં ઉભો છું. માયાના પ્રભાવથી સ્ત્રી જેવી મારી આકૃતિ થઈ ગઈ હતી. હું આ પ્રમાણે વિચારી રહ્યો હતો ત્યારે ભગવાન શ્રી હરિએ મને કહ્યું, નારદ, અહીં આવો, જળમાં ઉભા ઉભા શું કરી રહ્યા છો? તે વખતે અતિ ભયંકર સ્ત્રી પણ સંભાળીને હું વિસ્મય પામ્યો અને પછી વિચારવા લાગ્યો, ફરીથી હું પુરુષ કેવી રીતે થઈ ગયો? મારા આશ્ચર્યનો પાર ન રહ્યો. અધ્યાય 28-29 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.